श्री नारद पुराण उत्तर भाग अध्याय 106। यमराज द्वारा ब्रह्मा जी समक्ष पोताना कष्टनी वात कहेवी अने रुक्मांगदना प्रभावनु वर्णन। त्यारे यमराज बोलिया, पितामह पितामह, नाथ मारी वात सांभळो। हे देव, कोईना प्रभावनु जे खंडन छे ते मृत्युथी पण वधारे दुखद छे। हे कमलोद्भव, जे पुरुष कार्यमां नियुक्त थईने स्वामीना आदेशनुं पालन करतो नथी परंतु तेमनो पगार एटले के वेतन लईने खाय छे ते कास्टनो कीड़ो थाय छे। जे लोभवश प्रजा अथवा राजा पासेथी धन लईने खाय छे ते कर्मचारी 300 कल्पो सुधी नरकमां पड्यो रहे छे। जे पोताना स्वार्थ माटे स्वामीने लूटे छे ते मंदबुद्धि मानव 300 कल्पो सुधी घरनो उंदर थाय छे। જે રાજકર્મચારી રાજના સેવકોને પોતાના ઘરનું કામ કરાવે છે તે બિલાડી થાય છે। હે દેવ, હું તમારી આજ્ઞાથી ધર્મપૂર્વક પ્રજાનું શાસન કરતો હતો। પ્રભો, હું મુનિઓ તથા ધર્મશાસ્ત્રો દ્વારા સારી રીતે વિચાર કરીને પુણ્યકર્મ કરનારાઓના પુણ્યફળનું અને પાપ કરનારાઓને પાપ આપતો હતો। કલ્પના પ્રારંભથી લઈને જ્યાં સુધી તમારો દિવસ પૂરો થાય છે ત્યાં સુધી તમારા જ આદેશ અનુસાર હું બધું કાર્ય કરતો આવ્યો છું અને આગળ પણ કરી શકું છું। પરંતુ આજે રાજા રુક્માંગદે મારો મહાન તિરસ્કાર કરી દીધો છે। હે જગન્નાથ, તે રાજાના ભયથી સમુદ્ર દ્વારા ઘેરાયેલી પૃથ્વી સંપૂર્ણ પૃથ્વીના લોકો સર્વ પાપનાશક એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને તેના પ્રભાવથી ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જાય છે। તે પણ એકલા જ નહીં, પિતૃ અને પિતામહોને પણ સાથે લઈ જાય છે। તેમના પિતૃના પિતર તથા માતાના પિતા પિતામહ વગેરે પણ બધા વિષ્ણુધામમાં ચાલ્યા જાય છે। પછી તે બધાના પણ જે પિતા માતા વગેરે છે તેમના પૂર્વજ પણ વૈકુંઠવાસી થઈ જાય છે। એટલું જ નહીં, તેમની પત્નીઓના પિતૃઓ પણ મારા લેખને ભૂસીને વિષ્ણુધામમાં ચાલ્યા જાય છે। પિતા વગેરે સાથે વીર્યનો સંબંધ છે અને માતાએ તો ગર્ભ જ ધારણ કરેલ છે તેથી તેમની સદગતિ થાય એમાં કશું ખોટું નથી। નિયમ એવો છે કે એક પુરુષ જે કર્મ કરે છે તેનો ભોગ પણ તે એકલો જ કરે છે। હે બ્રહ્મન, કર્તાથી અલગ જ તેના પિતા છે, તેમના વીર્યથી તેનો જન્મ થયો છે અને માતાના પેટથી તે પેદા થયો છે, તેથી તે જેને પિંડ આપવાનો અધિકારી છે અને જેનાથી તેનું શરીર ઉત્પન્ન થયું છે એવા પિતા અને માતા તે બંને પક્ષોને તે તારી શકે છે। પરંતુ તે પત્નીનો વીર્ય તો છે નહીં કે એના પત્નીને તેને ગર્ભમાં ધારણ કર્યો છે નહીં કે તે પત્નીને તેના ગર્ભમાં ધારણ કર્યો છે તેથી હે જગન્નાથ, પતિ અથવા જમાઈના પુણ્યના મહિમાથી તેની પત્ની તથા સાસરી પક્ષના લોકો પરમપદને કઈ રીતે પ્રાપ્ત થાય છે? આ કારણે મારું માથું ચક્કર ખાઈ રહ્યું છે। હે પદ્મયોને, તે પોતાની સાથે પિતા માતા અને પત્ની આ ત્રણેય કુળોનો ઉદ્ધાર કરીને મારા લોકનો ત્યાગ કરીને વિષ્ણુધામમાં પહોંચી જાય છે। વૈષ્ણવવ્રત એકાદશીનું પાલન કરનાર પુરુષ જેવી ગતિને પ્રાપ્ત કરે છે તેવી ગતિ બીજા કોઈને મળતી નથી। એકાદશીના દિવસે પોતાના શરીરમાં આંબળાના ફળનો લેપ કરીને ભોજન છોડીને મનુષ્ય દુષ્કર્મ કરે તો પણ ભગવાન ધરણીધરના લોકમાં ચાલ્યો જાય છે। હે દેવ, હવે હું નિરાશ થઈ ગયો છું તેથી તમારા યુગલ ચરણાર વિંદુની સેવામાં ઉપસ્થિત થયો છું। તમારી સેવાથી પોતાના દુઃખનું નિવેદન માત્ર કરી દેવાથી તમે સર્વને અભય કરી દો છો। આ સમયે જગતનું સર્જન પાલન અને સંહારને માટે જે સમયોચિત કાર્ય જણાય તે તમે કરો, હવે પૃથ્વી પર તેવા કોઈ પાપી મનુષ્ય નથી જે મારા પાર્ષદો દ્વારા પાશમાં બાંધીને મારા સમક્ષ લાવવામાં આવે અને મારે આધીન હોય। સૂર્યના તાપથી ધગધગતો યમમાર્ગ હતો તેને અત્યંત તીવ્ર હાથવાળા વિષ્ણુ ભક્તોએ નષ્ટ કરી નાખ્યો છે, તેથી સમસ્ત જનસમુદાય કુંભી પાકની યાતનાઓનો ત્યાગ કરીને પરાત પર શ્રીહરિના ધામમાં જઈ રહ્યો છે। ત્રિભુવનપતિ દેવ નિરંતર જઈ રહેલા મનુષ્યોથી ઠસાઠસ ભરેલા રહેવાને કારણે ભગવાન વિષ્ણુના લોકનો માર્ગ ઘસાઈ ગયો છે। હે જગતપતે, હું સમજું છું કે ભગવાન વિષ્ણુના લોકની કોઈ સીમા નથી, તે તો અનંત છે, ત્યારે જ તો સંપૂર્ણ જીવ સમુદાયને જવા છતાં તે ભરાતો નથી। રાજા રૂકમાંગદે 1000 વર્ષથી આ પૃથ્વીનું શાસન શરૂ કર્યું છે અને એ દરમિયાન અસંખ્ય માનવોને ચતુર્ભુજ રૂપ આપીને પીત વસ્ત્ર વનમાળા અને મનોહર અંગરાગથી સુશોભિત કરીને તેમને ગરુડ પર બેસાડીને વૈકુંઠમાં પહોંચાડી દીધા. હે દેવેશ, લક્ષ્મીપતિનો પ્રિય ભક્ત રૂકમાંગદ જો પૃથ્વી પર રહી જશે તો તે સંપૂર્ણ લોકને ભગવાન વિષ્ણુના અનામય ધામમાં પહોંચાડી દેશે. આલો તમારો આપેલો દંડ અને પાટી, આ બધું મેં તમારા ચરણોમાં અર્પણ કરી દીધા. હે દેવેશ્વર, રાજા રૂકમાંગદે મારા અનુપમ લોકપાલ પદને માટીમાં મિલાવી દીધું. ધન્ય છે તેની માતા જેણે તેને ગર્ભમાં ધારણ કર્યો હતો. માતાથી ઉત્પન્ન થયેલ અધિક ગુણવાન પુત્ર સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરનાર હોય છે. માતાને દુઃખી કરનાર પુત્ર જન્મથી શો લાભ? હે દેવ, કુપુત્રને જન્મ આપનારા કુપુત્રને જન્મ આપનાર માતાએ વ્યર્થ જ પ્રસવની પીડા સહી છે. હે વિરીચે, ખરેખર આ સંસારમાં એક જ નારી વીર પુત્રને જન્મ આપનારી છે જેણે મારા લખેલા લેખ ભૂસી નાખવા માટે રૂકમાંગદને જન્મ આપ્યો છે. હે દેવ, પૃથ્વી પર આજ સુધી કોઈ પણ રાજાએ આવું કાર્ય કર્યું ન હતું પૃથ્વી પર આજ સુધી કોઈ પણ રાજાએ આવું કાર્ય કર્યું ન હતું. તેથી હે ભગવાન, જે ભયંકર નગારું વગાડીને મારા લોકના રસ્તાનો લોપ કરી રહ્યો છે અને નિરંતર ભગવાન વિષ્ણુની સેવામાં વ્યસ્ત છે, તે રૂકમાંગદ પૃથ્વીના રાજ્ય પર સ્થિત હોય ત્યારે મારું જીવન સંભવ નથી. અધ્યાય 106 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.